ઘટી શકે છે, પણ મહાપ્રભુજી પ્રત્યે તમારો કમિટમેન્ટ હોવો જોઈએ, મહાપ્રભુજી પ્રત્યે તમારી પ્રતિબદ્ધતા હોવી જોઈએ, મહાપ્રભુજીના ઉપદેશને શ્રદ્ધાથી અનુસરવાની તમારામાં બુદ્ધિ અને વિદ્યા હોવી જોઈએ. ગાંધારીના તમે દીકરા હો તો તમારાથી એ શક્ય નથી, કેમ કે દેખાતી આંખે આંધળાય ને આંખે ના દેખાય. એ વાત દ્રઢતાથી સમજવી જોઈએ. તો ધર્મનો લક્ષણ શરણાગતિ હોય, સમર્પણ હોય, સેવા હોય કે ભક્તિ હોય, જે કોઈ પણ આપણે જે કોઈ પણ કર્તવ્યને આપણે આપણો ધર્મ માનતા હોઈશું, તો જેમ એ રીતે એનો વિધર્મ, પરધર્મ, આભાસ, ઉપમા, છલ એના કાઉન્ટર પાર્ટ છે, એવી રીતે એના ઇનર ક્વોલિટી, એની આંતરિક ગુણો આ છે કે આ દશ એના ધર્મના હોવાના લક્ષણ છે. જે કર્તવ્યમાં આ દશ લક્ષણો નથી ઉપલબ્ધ થતા તે આપણો ધર્મ હોઈ શકતો નથી. મુદ્દઈ તું ઈશ્કરા નાલાયકી એમ કહે છે, સ્નેહ કરવા માટે તારી લાયકાત નથી, તેથી તને આ બધા ધર્મો માફક નથી આવી રહ્યા તમારા ધર્મપાલનમાં. જો ધર્મપાલનમાં આ ધર્મ આ ગુણો જો માફક ના આવતા હોય તો એ ધર્મ આપણો નથી. પછી જે આપણો ધર્મ હોય તે આપણે ધર્મ અનુસરવું જોઈએ. ફક્ત નાહકમાં ભક્તિને પોતાનો ધર્મ માની લેવાની ભ્રમણામાં ભટકતા નહીં. ભક્તિનો અધિકાર કોનો? એમ કહેવાય છે કે કોઈ એક વાંસળી વાદકનો બહુ સારો પરફોર્મન્સ, વાંસળી વગાડી રહ્યો હતો પ્રોગ્રામમાં, તે બધા વાહ વાહ કરી રહ્યા હતા, તો એમાં એક કોઈ શ્રોતા બેઠી હતી, એ બધાની વાહ વાહ સાંભળીને એને પણ મજા આવી ગઈ કે ઓહો આટલો સારો વાંસળી વગાડે છે. પ્રોગ્રામ પૂરો થયા પછી એણે કહ્યું કે તમે આટલી સુંદર વાંસળી વગાડો છો, મારી એવી ઈચ્છા છે કે આપણે બંને પરણી જઈએ તો દેખાવડી હતી. એટલે વાંસળી વાદકનો પણ મન લાગી ગયો કે ચાલો પરણી લઈએ તો સારું. બંનેના વિવાહ થયા. વિવાહ થયા પછી બંનેમાં ઝઘડા થયા પુષ્કળ. એણે એક દિવસે કહ્યું કે તે દિવસે હું વાંસળી વગાડતો હતો અને જે રીતે તે મારી ખ્વાહિશ કરી, એ ખ્વાહિશ તારી ક્યાં ગઈ? કેમ હું તને નથી ગમતો આજે? ત્યારે એણે ફોડ પાડીને કહ્યું કે મને શું ખબર હતી કે તમે ઘરનું કામ કાંઈ કરશો જ નહીં. અરે બોલે હું વાંસળી વાદક ઘરનું કામ કરવાને, બોલે તમે વાંસળીમાં આટલી ફૂંક મારો છો તો મને લાગ્યું કે ચૂલો તમે જલ્દી પેટાવી શકશો, એટલે હું તમને પરણી હતી. મારે વારે ઘડીએ ચૂલો પેટાવવાની જરૂરત નહીં, તમે ફૂંક મારો ને ચૂલો પેટી જાય. એટલે બોલો વાંસળી વાદક એના માટે પરણવાનું હોય કે ચૂલો પેટાવે તમારો? આપણે પેલા વાંસળી વાદકને પરણી ગયા આ પેટી ઉરળવા માટે, એવી દુર્ગતિ આપણી થઈ છે. એમાંથી આપણને બહાર આવવું પડશે. અને બહાર કેવી રીતે આવી શકીએ આપણે? એક જ ઉપાય છે, એક જ ઉપાય છે કે મહાપ્રભુજીના વચનોનો સરખો નિખાલસ અવગાહન કરીએ. સંકોચ નહીં કરો, કોઈ જાતનો સંદેહ નહીં રાખો. રજોબાઈ ક્ષત્રાણી જેવી હિંમત અને ભાવ અને તોછડા પણ કરવાની જરૂરત નથી. જો કેટલો મોટો સિદ્ધાંત રજોબાઈ ક્ષત્રાણીએ પુષ્ટિ માર્ગના પ્રવર્તક સાક્ષાત ભગવાન મુખારવિંદ મહાપ્રભુજીને સમજાવી દીધો, પણ એમના ગુરુ શિષ્યના સંબંધમાં ક્યાંય વાંધો આવ્યો નહીં. શા માટે વાંધો ન આવ્યો? કેમ કે પ્રશ્ન ફક્ત સત્યનો હતો, કોઈકનો ગુરુ હોવાનો કે કોઈકનો શિષ્ય હોવાનો ત્યાં પ્રશ્ન નથી. એમ આપણી પાસે સત્યનો પ્રશ્ન હોવો જોઈએ કે સત્ય શું છે, એ સત્યની આપણે ચકાસણી કરવાનો આપણો અભિગમ હોવો જોઈએ. પછી કોઈ દિવસે વાંધો નથી આવતો. જેમ કાલે મેં તમને સમજાવ્યું કે આપણું નાનું બાળક પણ આપણને કોઈક વાત કહી દે તો આપણને માઠું લાગે નહીં, કેમ કે જો સત્ય હોય તો બાલાત અપી સુભાષિતમ એમ સંસ્કૃતમાં કહેવાય છે, કે બાળક પણ આપણને કોઈક સાચી વાત કહે તો આપણને સ્વીકારવા નહીં. આપણામાં સત્ય નિષ્ઠા હોવી જોઈએ, ખોટો આપણામાં હુંકાર હોવો ન જોઈએ કે તું નાના મોડે મોટી વાત કરનાર કોણ. નાના મોઢે મોટી વાત કે નાની વાત, વાત મોટી કે નાનીનો પ્રશ્ન મુદ્દો એટલો નથી જેટલી વાત સાચી કે ખોટીનો છે. જો વાત સાચી હોય તો નાના મોઢે પણ આપણને સ્વીકારવી જોઈએ, અને વાત ખોટી હોય તો મોટા મોઢે પણ આપણે સ્વીકારવા માટે બંધાયેલા હોવા ન જોઈએ. જેમ રજોબાઈએ શ્રી મહાપ્રભુજીને કહી દીધું કે ક્રોધ કર્યો એટલે હું સમજી ગઈ કે આ પુષ્ટિ માર્ગની આજ્ઞા નથી, આ તો કોઈક સાધારણ માર્ગની આજ્ઞા છે, મર્યાદાની આજ્ઞા છે. પુષ્ટિમાં ક્રોધનો પ્રશ્ન ક્યાં રહ્યો? પુષ્ટિ માર્ગમાં આવી જાતના ક્રોધની અપેક્ષા શું છે? જે પુષ્ટિધર્મ પાલવામાં ક્રોધ આવતો હોય પાલવામાં, તો એ પુષ્ટિધર્મ જ ન રહ્યો. એટલી આપણામાં નિષ્ઠા હોવી જોઈએ, સત્ય નિષ્ઠા અને સ્વધર્મ નિષ્ઠા હોવી જોઈએ. તો આ ધર્મનો લક્ષણ ઘણી બધી ઘણા બધા વખતે આપણને એમ થાય છે કે આ તો મનુષ્ય માત્રના લક્ષણ છે, સામાન્ય મનુષ્યના. સાચી વાત છે, એને પુષ્ટિમાર્ગ સાથે શું લેવા દેવા? પુષ્ટિમાર્ગમાં તો શરણાગતિ, સમર્પણ અને સેવા અને ભક્તિ એ જ ધર્મ છે. પણ જો શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિમાં આ 10 ગુણો ન હોય તો એ ધર્મ છે કે નહીં, એ પ્રશ્ન તો પહેલા ઊભો થઈ ગયો કે નહીં? અને જો આ લક્ષણો ન હોય ધર્મના, આ ચારેમાં, શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિમાં, તો એ ધર્મ નથી, પછી કોઈક બીજી વસ્તુ છે, બીજા જાતના કર્તવ્યો છે. બીજા જાતના કર્તવ્ય છે તો પછી આ ધર્મ સંપ્રદાય નથી, કોઈક બીજો સંપ્રદાય છે. એની એવજમાં એક બીજો ઓલ્ટરનેટિવ આપણને એમ કહેવામાં આવે છે કે આ ધર્મ સંપ્રદાય નથી, ધર્મી સંપ્રદાય છે. એનો આપણે ચોક્કસ આજે વિચાર કરીશું. આપણે સમય લઈને આજે વિચારવા બેઠા છીએ તે ચોક્કસ વિચાર કરીશું શરણાગતિના સંદર્ભમાં. પણ ધારો કે ધર્મ સંપ્રદાય હોય, એ વાત જો સાચી હોય, તો આટલા 10 લક્ષણ તો આપણા કોઈપણ ધર્મ કર્તવ્ય, જેને આપણે ધર્મ તરીકે સ્વીકારતો હોઈએ, જેમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વસ્ય અયમેવ ધર્મ સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, સ્વસ્ય અયમેવ ધર્મ નાન્યક્વાપી કદાચન. તો જો પ્રભુનું ભજન આપણું સ્વધર્મ હોય તો આમાં આ 10 લક્ષણો દેખાવા જોઈએ. 10 લક્ષણ નથી દેખાતા તો કાં તો એ તમારા માટે ધર્મ નથી, વિધર્મ છે, પરધર્મ છે, અથવા તમે એને ધર્મનો આભાસ રીતે કરી રહ્યા છો, ધર્મના દંભ રૂપે કરી રહ્યા છો, પણ તમે ધર્મને ધર્મની સત્ય નિષ્ઠાથી નથી કરી રહ્યા, એ વાત ચોખ્ખી થઈ ગઈ. મૂળ મુદ્દાની વાત આ છે. દશકમ ધર્મ લક્ષણમ, આવા લક્ષણવાળો ધર્મ હોય ને, આવા 10 લક્ષણવાળો એ કોઈ પણ કર્તવ્ય. આ તો હું તમને પુષ્ટિમાર્ગના શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિના સંદર્ભમાં ઘટાવી રહ્યો છું, પણ આ એક યુનિવર્સલ સિદ્ધાંત છે કે તમે આ નહીં માનીને બીજો કોઈ ધર્મ માનતા હો, દાખલા તરીકે સંન્યાસ કે વૈરાગ્ય ધર્મ માનતા હો, કે દાન કે પરોપકારને ધર્મ માનતા હો, તો દાન અને પરોપકાર પણ ધર્મ હોય તો એમાં પણ આ 10 લક્ષણો પ્રકટ થવા જોઈએ. એ 10 લક્ષણ એ દાન અને પરોપકાર કરતાં તમારા ભીતર પ્રકટ થતા હોય તો દાન પરોપકાર તમારા માટે ધર્મ છે, અને આનાથી વિપરીત કોઈ ધર્મ તમારામાં દાન પરોપકાર કરતાં પ્રકટ થતા હોય તો દાન પરોપકાર તમારા માટે ધર્મ નથી, તમારા માટે પરધર્મ હોઈ શકે છે. એ વાત આપણે સમજાવવા માટે ખાસ મુદ્દાની વાત છે કે જો આ 10 લક્ષણો હોય તો કોઈ કર્તવ્ય આપણા માટે ધર્મ છે. આ 10 લક્ષણ એને નભાવતા પ્રકટ ન થતા હોય તો એ કર્તવ્ય કોઈકના માટે ધર્મ હશે, પણ તમારા માટે ધર્મ નથી. જેમ એક સામાન્ય વાત આપણે સમજીએ કે ક્ષત્રિયો માટે સ્વયંવરમાં કે કોઈકનું અપહરણ કરીને પણ લઈ જવું ધર્મ હતું, પણ બ્રાહ્મણ કોઈ કન્યાનું અપહરણ કરે તો એનું બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય, ચોખ્ખું કહ્યું છે. કન્યાપહરણ બ્રાહ્મણ માટે ધર્મ નથી, ક્ષત્રિયો માટે છૂટ છે, બ્રાહ્મણ માટે છૂટ નથી. બ્રાહ્મણે તો પ્રજાપત્ય વિધિથી અથવા આર્ષ વિધિથી અથવા બ્રાહ્મ વિધિથી જ વિવાહ કરવાનું હોય, બીજી કોઈ વિધિથી બ્રાહ્મણ જો વિવાહ કરે તો એનું બ્રાહ્મણત્વ નષ્ટ થાય છે, રાક્ષસ વિધિથી કે પૈશાચ વિધિથી. તો પૈશાચ વિધિથી વિવાહ કોઈકને જબરદસ્તી પરણી જેવું કે કોઈકને ખરીદીને, કોઈક છોકરી વેચાતી મળતી હોય એ વેચાતી છોકરીને ખરીદીને પરણવું, એ બધા જે વિવાહના ધર્મો કોઈકના માટે ધર્મ હોઈ શકે છે, પણ આપણા માટે અધર્મ છે. એક તમે સામાન્ય દાખલાથી સમજી શકો કે જે મુસલમાન ઈસાઈ પોતાની પિતરાઈ બહેનને પરણી શકે છે, એમને ત્યાં ધર્મમાં એ છૂટ છે, આપણે ત્યાં એ અધર્મ છે. તો જેને ધર્મ તરીકે છૂટ છે તેના માટે ધર્મ છે, આપણે ત્યાં અધર્મ છે. એમને ત્યાં મૂર્તિ પૂજા અધર્મ છે, આપણે ત્યાં મૂર્તિ પૂજા ધર્મ છે. તો જેના માટે જે ધર્મ છે તેના માટે ધર્મ છે. હવે મુસલમાન માટે મૂર્તિ પૂજા અધર્મ છે તેથી કાંઈ આપણા માટે અધર્મ નથી થઈ જતું, અને આપણા માટે મૂર્તિ પૂજા ધર્મ છે તેથી મુસલમાન માટે મૂર્તિ પૂજા ધર્મ છે એવું માની લેવાનું કોઈ કારણ થતું નથી. કેમ કે એમના માટે જે ધર્મ છે એમાં મૂર્તિ પૂજાનો નિષેધ છે. એમ જે ક્ષત્રિયો છે એમને વિવાહમાં સ્વયંવરમાં અપહરણ કરીને પરણવાની છૂટ છે, એમના માટે ધર્મ હોઈ શકે છે, પણ બ્રાહ્મણ માટે એ અધર્મ છે. એ આપણા શાસ્ત્રની દૃષ્ટિ હતી. તો એ શાસ્ત્રની દૃષ્ટિ હતી તે મુજબ કોઈ ધર્મ જે છે તે શરણાગતિ હોય કે દાન હોય કે પરોપકાર હોય કે સંન્યાસ હોય, કોઈકના માટે શાસ્ત્ર એમ પહેલાં ચોખ્ખું કહે છે કે જેને વૈરાગ્ય આવ્યો હોય તેના માટે ત્યાગ ધર્મ છે. જો કેટલી શાસ્ત્રની દૃષ્ટિ સમજો તમે, કેટલી ગજબની દૃષ્ટિ છે કે જેને વૈરાગ્ય આવ્યો હોય તેના માટે ત્યાગ ધર્મ છે, જેને વૈરાગ્ય નથી આવ્યો તેના માટે ત્યાગ અધર્મ છે. કેમ કે વૈરાગ્ય આવ્યો નથી અને ત્યાગ કરશો તો કરશો શું? નાનકડું ઘરનું ત્યાગ કરીને મોટું આશ્રમ બાંધશો, ઘરના બે ચાર પરિવારજનોને છોડીને મોટો પરિવાર બાંધીને રહેશો, ઘરમાં જે તમારે મહેનત મજૂરીથી કમાઈને કમાવવાનું હતું તે છોડીને મફતમાં હરામનું ખાશો, તે ત્યાગ કરતા તો ભોગ વધી ગયો ને. હું એક વખતે એક આશ્રમમાં ગયો અતિથિ તરીકે, તો એ સેમિનાર હતો. એ મને પુષ્કળ આગ્રહ કરતા હતા કે તમારે અમારે ત્યાં પ્રસાદ લેવો જોઈએ. મને ક્યાંય ખ્યાલ નહીં કે ત્યાં ઠાકુરજીને ભોગ ધરવામાં આવે છે કે નથી ધરવામાં આવતો, અને કદાચ ધરવામાં આવતો હોય તો આપણા પુષ્ટિમાર્ગનો તો કોઈ એ સ્થળ નહોતો એટલે મારે પ્રસાદ લેવા બંધાવવું હોય. એટલે હું એમ કહેતો રહ્યો કે ના, હું મારી સગવડ પોતે કરીને આવ્યો છું ને આપનો સ્નેહ છે એ જ બહુ મહત્વપૂર્ણ છે મારા માટે. છેવટે સેમિનાર પૂરો થયો તે દિવસે એમણે મને કહ્યું કે આટલા દિવસ, ચાર દિવસ સેમિનાર ચાલ્યો, તમે કાંઈક અમારું સ્વીકાર્યું જ નહીં અતિથિ હોવા છતાં, કાંઈક તો સ્વીકારો. મેં કીધું ભાઈ હું ગૃહસ્થી માણસ, ગૃહસ્થી એ સંન્યાસીને આપવાનું હોય, સંન્યાસીથી લેવાનું ન હોય. આપ સંન્યાસી, હું ગૃહસ્થી. એને કહું એ વાત ભૂલી જાઓ, તમારે કાંઈક તો અમારું સ્વીકારવું જ પડશે. એમનો સ્નેહાગ્રહ હતો એટલે મારાથી પછી બહુ ના ના પાડી શકાય. એટલે મેં કીધું વારું આપો. તમે માનશો નહીં, એમને કબાટ ખોલ્યો, સંન્યાસીએ હો, બધી જાતના ટ્રાન્ઝિસ્ટર, બધી જાતના મોબાઈલ, બધી જાતના પરફ્યુમ, બદામ પિસ્તા કાજુના મોટા મોટા થેલાઓ. અરે મેં કીધું આ તો ગ્રહસ્થને ત્યાંય નહીં હોય. આ મેં કીધું આ કોઈ ગ્રહસ્થ સંન્યાસી લાગે છે. આશ્રમ ઉપર પછી મેં જોયું તો એન્ટેના ઓર હતો, એ કઈ જાતને કયો કેબલ આવી રહ્યો હતો એ તો ભગવાન જાણે, આસ્થાનું આવી રહ્યું હતું કે અનાસ્થાનું આવી રહ્યું હતું એ તો મને ખ્યાલ નથી, પણ કેબલ હતો. ત્યાં એમ પણ લખ્યું હતું કે બિવેર ઓફ ડોગ. એટલે મેં ચપરાસીને જઈને પૂછ્યું, મેં કહ્યું સ્વામીજી ઘેરે નથી? અરે બોલે અંદર તો બિરાજ્યા છે. એને કહ્યું છે સ્વામીજીથી બીવાનું કે ડોગથી બીવાનું? આશ્રમના દરવાજે ઉપર એટલે માલ રાખ્યો હોય ને તો જ તો કૂતરો રાખવો પડે ને, માલ જો ન હોય સંન્યાસ આશ્રમમાં તો કૂતરાની શું જરૂરત? એટલે વૈરાગ્ય વિના આપણે જ્યારે ત્યાગ લેતા હોઈએ છે ને ત્યારે આવા ગતકડાઓ થતા હોય છે. શાસ્ત્રે તેના માટે ચોખ્ખી આજ્ઞા કરી હતી કે જે દિવસે તમને વૈરાગ્ય આવે તે દિવસે તમે ત્યાગ કરો. આપણે ત્યાં પણ હરિરાયજી ચોખ્ખી આજ્ઞા કરે છે કે ભાર્યાદિર અનુકૂલશ્ચેત કાર્યેત ભગવત ક્રિયામ પ્રતિકૂલે ગ્રહણ ત્યજેત. તો એમાં કહ્યું છે કે તમે ત્યાગ ક્યારે કરવો? જ્યારે તમને ભગવત સેવામાં કનળગત ઊભી કરતા હોય, તે છતાંય હરિરાયજી એક બહુ કેટલી સૂઝ દૂરદૃષ્ટિની આજ્ઞા કરે છે, પણ એનો નિર્વાહ કરવો તમારી જિમ્મેદારી છે. કેમ કે તમારો અંગ કદાચ કોઈ સડી ગયો હોય કે માંદો પડી ગયો હોય તો તમે તમારી અંગની સાચું જાળવણી કરો છો કે નથી કરતા? તેમ સેવામાં નિરુપયોગી અંગ છે એની તમે જાળવણી કરો લોકયાત્રા માટે, એના પ્રત્યે સેવાનો ભાવ નહીં રાખો કે સમર્પણનો ભાવ નહીં રાખો કે મને આને સમર્પિત કરવો છે. કેમ કે જેને પોતાને કૃષ્ણ સેવાનો ભાવ નથી તેનાથી સેવા કરાવવાનો આપણે ભાવ રાખવો ન જોઈએ. એ હરિરાજીએ કેટલી સૂઝબૂઝની વાત કહી છે. આ તો ફેમિલી મેમ્બર માટે વાત કરવામાં આવી હતી, ને આજે એવી સ્થિતિ થઈ ગઈ કે કોઈ વૈષ્ણવને સેવાનો ભાવ ન હોય, પતિ રડતો હોય કે અરે લઈ ગયા મારા તે વિત્તના લેણિયા જ છે ઘણા દેવલખજી, મારે તનુ વિત્ત જા કેમ કરવી થયા છે ઘણા, તે સમાધાની મારે ઘેર આવીને જય શ્રી કૃષ્ણ કહી માંગે.